શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 59મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે પુત્રો, સૂર્ય ધનુરાશિમાં પ્રવેશ કરે ત્યારે ધનુર્લગ્નમાં રમાપતિ શ્રીકૃષ્ણ ભગવાનને શરીરે તૈલમર્દન કરી ગરમ જળથી સ્નાન કરાવવું, આવી રીતે પૂરા એક માસ સુધી કરાવવું એમ જાણવું, પછી ભગવાનને વસ્ત્રો ધારણ કરાવી તેમની આગળ સગડી રાખવી ને લક્ષ્મીએ સહિત ભગવાનને દરરોજ શણગાર ધરાવવા, નૈવેદ્યમાં તલે સહિત ચૂરમાના લાડુ, માખણ, દહીં, ઘી, રીંગણાનો ઓળો તેમજ રાબ અને બાફેલા મૂળા સમર્પણ કરવા, તથા ઉપર નીચે શ્વેત તલ સહિત બાજરાનો રોટલો ગરમ ઘીમાં જબોળીને ધરાવવો અને ભગવાનના ગુણોના વર્ણનયુક્ત પદોનું ગાયન કરવું. હે પુત્રો, મકર રાશિમાં સૂર્યનું સંક્રમણ થાય ત્યારથી 24 ઘડીનો કાળ સ્નાન, પૂજા, દાન આદિક પુણ્યકર્મમાં તથા શ્રાદ્ધાદિકમાં મહર્ષિઓએ સ્વીકારવા યોગ્ય કહ્યો છે. જ્યારે સૂર્ય અસ્તાચળ પામે ત્યારે જો મકર રાશિમાં પ્રવેશ કરે અથવા સૂર્યાસ્ત પછી રાત્રિના પ્રારંભ પહેલાંના પ્રદોષ સમયે અથવા અર્ધરાત્રિના સમયે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તેના પછીનો દિવસ સ્નાન, દાન આદિક માટે ગ્રહણ કરવો. સૂર્ય મકરમાં પ્રવેશ કરે ત્યારે ભગવાનને નૈવેદ્યમાં તલના લાડુ અને ખીચડી વિશેષપણે ધરાવવા, બાકીનો વિધિ પૂર્વવત જાણવો. હે પુત્રો, માઘ માસની સુદ પંચમીના દિવસે દ્વારિકેશ શ્રીકૃષ્ણ ભગવાન પ્રભાત સમયે રથમાં બેસીને ગિરનાર પર્વત પધાર્યા. તે સમયે લક્ષ્મીજી, સત્યભામા આદિ પટરાણીઓ તથા સાત્યકી, ઉદ્ધવ વગેરે પાર્ષદો અને સંકર્ષણ એવા બલરામજી તેમજ નારદ વગેરે ઋષિઓ તથા પોતાના સખા અર્જુન અને અન્ય યાદવો પણ શ્રીકૃષ્ણ ભગવાનની સાથે ત્યાં પધાર્યા ને બહુ પ્રકારની ક્રીડા કરી. અબીલ, ગુલાલ તથા પીળા, લાલ આદિ રંગોની પિચકારીઓ ભરી ભરી બહુ પ્રકારની રંગક્રીડા અને જળક્રીડા પણ કરી હતી. આવી રીતે ક્રીડા કરતા તે સર્વેના હાથમાંથી ઉડેલા ગુલાલથી વૃક્ષો સહિત સમગ્ર પર્વત લાલ વર્ણનો થઈ ગયો. તે માટે આજે વસંતોત્સવમાં પંચમી સૂર્યોદય વ્યાપીની ગ્રહણ કરવી. જો પંચમી વૃદ્ધિતિથિ હોય તો ઉત્સવ ઉજવવામાં પહેલી ગ્રહણ કરવી યોગ્ય છે, કારણ કે તે બહુકાળ પર્યંત વ્યાપે છે. અને જો પંચમીનો ક્ષય હોય તો ચોથના વેધવાળી પણ બીજો કોઈ વિકલ્પ ન હોવાથી પ્રશંસનીય છે. તે દિવસે ભગવાનને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા, ઉલ્લોચ અને બિછાના પણ શ્વેત વસ્ત્રોના જ કરવા, ત્યાર પછી રૂકમિણી અને કૃષ્ણના નિવાસસ્થાનમાં રંગ ઉડાડવો તેમજ ગુલાલ અને ગુલાબજળ વારંવાર છાંટવું, આંબાના મોરના તોરા બનાવી ધારણ કરાવવા અને જલેબી આદિ પકવાનોનું વિશેષપણે નૈવેદ્ય ધરાવવું. હે પુત્રો, વસંત પંચમીના દિવસથી પ્રારંભ કરીને હોળી સુધી પ્રતિદિન મંદિરમાં રંગ, ગુલાલ આદિનો છંટકાવ કરવો અને વસ્ત્રો પણ કેસરિયા રંગના ધારણ કરાવવા, તેમજ માઘ સુદ પૂર્ણિમા સુધી ભગવાનની વસંત લીલાના પદોનું ગાન કરાવવું, ત્યાર પછી એક માસ ફૂલડોલોત્સવ પર્યંત નિત્યે ભગવાનની ફાલ્ગુની લીલાના પદોનું ગાન કરાવવું. હે પુત્રો, આ વસંત પંચમીના દિવસે પોતાની શક્તિ પ્રમાણે ઘઉં કે ચોખાનો ઢગલો કરી ગિરનાર પર્વતની રચના કરવી, તેને પીળા વસ્ત્રથી ઢાંકીને તે પર્વતની ચારે બાજુ આંબાના પાંદડાઓથી વૃક્ષોની રચના કરવી ને તે પર્વત પર દૂધ અથવા ઘીથી ગૌમુખ ગંગા નદીની રચના કરવી, તેમના મધ્ય શિખર પર રૂકમિણી અને શ્રીકૃષ્ણ ભગવાનની સુવર્ણની મૂર્તિ સ્થાપન કરવી અને શ્રીકૃષ્ણને ચારે બાજુ ફરતે સત્યભામા આદિક સર્વે અંગદેવતાઓની સ્થાપના કરવી, તેમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ દ્વિભુજ કરવી, તેના જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં શંખ ધારણ કરાવવો અને લક્ષ્મીજીની મૂર્તિ પણ દ્વિભુજ કરવી, તેના જમણા હાથમાં કમળ પુષ્પ અને ડાબા હાથમાં સુવર્ણની જારી ધારણ કરાવવી, પછી સત્યભામા આદિ પટરાણીઓ, બલરામ, અર્જુન, સાત્યકી અને ઉદ્ધવાદિ પાર્ષદો તેમજ નારદાદિ ઋષિઓ અને અન્ય પોતાની સ્ત્રીઓએ સહિત યાદવોની સ્થાપના સોપારીને વિશે કરવી, પછી અંગદેવતાઓએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું આહ્વાન કરી તેમનું વિધિપૂર્વક પૂજન કરવું, તે સમયે નૈવેદ્યમાં ખજૂર, ખારેક, નાળિયેર, સાકર, ચણાની સાથે ધાણી અર્પણ કરવી, તેમજ દ્રાક્ષ, પતાસા અને પેંડાનું પણ નિવેદન કરવું, પછી આરતી ઉતારી ભગવાન ઉપર રંગ અને ગુલાલ ઉડાડવો, પછી ભક્ત પુરુષોએ રંગ અને ગુલાલથી પરસ્પર રંગ ક્રીડા કરવી ને સધવા સ્ત્રીઓએ પણ પરસ્પર રંગ ક્રીડા કરવી, પરંતુ સ્ત્રીઓએ પુરુષો સાથે રંગ ક્રીડા ન કરવી, તેમાં પણ વિધવા નારી, સાધુ અને બ્રહ્મચારીઓએ તો આ ગુલાલની રંગ ક્રીડા ક્યારેય ન કરવી. આ ત્રણે ઉપર ગુલાલ કે રંગનો છંટકાવ થાય તો તેઓએ વસ્ત્રે સહિત સ્નાન કરી ભગવાનના નામની એક માળા કરવી, અને પ્રમાદવશ સ્વયં રંગ ક્રીડા કરે તો તે દિવસે સ્નાન કરી શ્રીહરિનું સ્મરણ કરતા એક ઉપવાસ કરવો. અધિકારી સર્વે ભક્તો રંગ ક્રીડા કરી સ્નાન કર્યા પછી બપોરનું ભોજન કરે. આ ઉત્સવમાં બાકીનો વિધિ હંમેશ પ્રમાણે સમજી લેવો. હે પુત્રો, માઘ માસના વદ પક્ષની શિવ ચતુર્દશી મધ્યરાત્રિએ જે વ્યાપ્તિ હોય તે વ્રત ઉત્સવ માટે ગ્રહણ કરવી, તેમાં પણ 13 અને 14 બંને તિથિમાં મધ્યરાત્રિએ શિવતિથિ વ્યાપે કે ન વ્યાપે, એક દિવસે વ્યાપે કે બંને દિવસે વ્યાપે, છતાં શિવરાત્રિ ઉત્સવ માટે બીજી 14 ગ્રહણ કરવી એમ સમય મયુખમાં કહેલું છે. આ શિવરાત્રિના ઉત્સવમાં શ્રી વાસુદેવ ભગવાનને અને લક્ષ્મીજીને ચિત્ર વિચિત્ર વસ્ત્રો ધારણ કરાવવા અને સુવર્ણના આભૂષણો ધારણ કરાવવા, મધ્યરાત્રિએ રુદ્ર સુક્તથી શિવજીનો વિધિપૂર્વક મહાઅભિષેક કરવો અને શ્રીફળ તથા બિલ્વપત્રોથી ગણોએ સહિત શંકરનું પ્રેમથી પૂજન કરવું ને મલ્લિકા, કુંદ, કણીર, ધતુરો આદિ પુષ્પો અર્પણ કરવા, ત્યાર પછી નૈવેદ્યમાં ખીરવડા ધરાવવા અને તે દિવસે પૂજારીએ ઉપવાસ કરવો. તે દિવસે નારાયણ અને શિવજીના એકાત્મભાવને જણાવતા પદોનું ગાન કરાવવું. આ ઉત્સવમાં આટલો વિધિ વિશેષ છે, બાકી પૂર્વવત જાણવો. હે પુત્રો, આ પ્રમાણે મેં વિધિએ સહિત માક્ષર, પોષ અને માઘ માસમાં આવતા ઉત્સવો કહ્યા. હવે ફાગણ, ચૈત્ર અને વૈશાખ માસમાં આવતા ઉત્સવોનો વિધિ કહું છું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 4th પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ માક્ષર, પોષ અને મહામાસમાં આવતા ઉત્સવોનું નિરૂપણ કર્યું. એ નામે 59મો અધ્યાય પૂર્ણ થયો.